તમારે ત્યાં 5-10-15 હોય ને, અને મારા જ્ઞાન કે મારા જ્ઞાની પુરુષ કે છે એ આપડા ભંગમાં લાગેલું છે. વિચાર ની વાત છે, આ બાર ની વાત છે. અને તો તમે કહો, તમે શું કહેવા માંગો છો, તમે શું કહેવા માંગો, તમે શું કહેવા માંગો, ધ્યાન કરતા કરતા આવે તો રાગ પડે. એમ કે વ્યાખ્યાન આંબરો બેઠા બેઠા વ્યાખ્યાન આંબરો અમારું વ્યાખ્યાન આપો વ્યાખ્યાન કોઈ સુધરો હોય તો મને દેખાડો, દેખાડો કોઈ સુધરો હોય તો કુર્તા બુદ્ધિ વધી ત્યાં દુરુપયોગ કર્યો. મોટી બુદ્ધિ વાળો ધંધો કરો ખપાઈ ને પૈસા કમાયા છે એ પછી સારા માર્ગ માં વાપરે, એટલે પછી આગળ દેવ લોક માં જાય, મુક્તિ જાય. લોકો ની ગરીબ લોકો ની ભૂટી ભૂટી ને પૈસા સ્વીકાર કર્યા, મારી નાખવો સારો કે છે, પણ એને જીવતો રાખીને લોહી ચૂસી લેવું કાયમ જમા જેમ કેટલાક એ હોય છે મારવાડી લોકો કે ગામડા માં એટલું બધું ધન છે, વ્યાજ આપે છે, કેટલા જમીનદાર માં આખો દાડો મહેનત કરે છે, પછી લોહી ના જાય છે ને આખો પૂરે છે. બે નંબર ના પૈસા ભેગા કર્યા હોય, કાળા ધોળા કઈ પૈસા ભેગા કર્યા હોય, એને ધોળા કરવાના માટે રસુ હાજર રસુ જોડો. હા ના ધોળું કરી નાખીને મંદિરો બંધી આપીએ તો ધોળું થાય. એટલે નાના જીવડાય પણ ના મારે હિંસક પ્રજા નહીં, એટલે બુદ્ધિ નો અવકાશ નહીં મોટો બધા, એટલે પણ બીજા બુદ્ધિવાળા નો દુરુપયોગ કરવો. પુસ્તક માં મારે લખવું પડ્યું કે જૈનો અપધ્યાન કરી રહ્યા છે. અપધ્યાન ધર્મ ધ્યાન ધ્યાન આર્થ ધ્યાન પાંચમું અપધ્યાન કરી રહ્યા છે. પેલો હતું નહીં કે જે નરકે લેવાનું સાધન. અમાર પુસ્તક બોલો કેવી છે, કેવી છે વૈષ્ણવ પડાયેલો છે જેના હાથમાં લૂંટાય નહીં. ઓછી અમદાવાદ અમદાવાદ ઓછી ભાઈ ઓછી ઓછી ભાઈ પણ લેવા નહીં. બધું બુદ્ધિ વાળા લૂંટો બુદ્ધિ નો દુરુપયોગ કર્યો, ગોળીબાર કર્યા, ધ્યાન શોધવાનું છે બધાને. કેવું હા લાગણી પૂર્વક નું વેપાર થાય, ગરીબ લાગુ આવે ને સહી. તું આ લઈ જા અને તારા કામ તમામ રીતે 2-5%, 10%, 15% લે. પણ એનો લાભ થયો યાર. કોઈ તમે તમે જઈ ની પાસે જઈને લેવા જાય તો એને અમુક ભાવે આપે, અને બીજો લેવા કામ પેલો આપે નઈ હમો, અને પેલો બીજો લેવા જાય. આઈ બન્યું અને નીચે પછી આટલા કાગળ નથી, આટલો કાગળ બાકી રહ્યો લખવાનો, ઉપર લખ્યું છે એ બધું ભલે આવે છે, લખેલું બધું ખોટું છે, લખ્યું એ બધું આવે જ લખ્યું છે, ખોટું છે, તો બોલે તંકુ જાગર ખરાબ લખ્યું, એ બધું આવે જ લખ્યું, બે વાક્ય મારે લખો, તો બોલે તંકુ જાગર ખરાબ, બે વાક્ય મારે લખો, બે વાક્ય મારે લખો છે, બાપ નું મેં બગાડ્યું જેને ચોખ્ખી વાત સ્વીકારી ના હોય આવું જ કરે ને, જેને ચોખ્ખી દાદા ભગવાન કે એક વાર ખુલાસો કરો એનો, મારા અંદર જે દાદા છે એ ભગવાન છે, હું ભગવાન લાગુ ભગવાન ભગવાન ભગવાન ભગવાન કરે છે, એ વાત એ વક્ર ને જડ ની લક્ષણ છે નાખવા, પછી એટલે નિશાન વક્ર ને જડ નું છે, માણસ આજના કાયદા માણસ નો વક્ર જડ નું છે, મારી વાત સમજવા વાળા કે આવતી એકલા ની કઈ મારાથી જીવા તો સમજી ગયા, બીજા પેલા મારા દીકરા હતા, હા જવું પડે મને ધનપ્રાત છે ને, અને મારા નો તો રસ્તો લાવી લાવી દે, મને તો તૈયારી માણસ પેલા સમજી ગયા કરુણા જ છે દાદા, પછી મેં બીજી ચાલુ રાખી તમને મોટા માણસ નહીં ચંદ્ર જે વાત કહી પછી આગળ નહીં ચંદ્ર જે વાત પછી આગળનું રહ્યું જ્ઞાન લઈ જાય, તમે મોક્ષે જશો તમને એ નહીં ઘાટકો પર મારી ગયેલા, ઘાટકો પર ઘાટકો પર મારી ગયેલા, અને કોઈ જગ્યાએ આપડે સત્સંગ થતો છે ને, મને રૂબરૂ બોલાયો એક જણા તો બસો 300 માસ ભેગું થઈ, મને રૂબરૂ બોલાયો અને પછી જે સત્સંગ ની વાત હતી એ પોતા બધા ને રૂબરૂ હોય બધા માની વાત સંકેત જોવાનું તે મારા નહારી ગયેલા મહારાજ ના જ્ઞાન શીખવાનું જે નીચે બેસી ગઈ જે જે આ સંયમી દેખાતો પુરુષ કે જે ડુંગર થી મારે જ્ઞાન આપ્યું, જ્ઞાન માં અત્યારે કાગળ આવ્યા કરે એકલી સર કે માવી ની પાણી વિપત્તિ એટલી સર તમારે એકલી સર તકે દાદા તમારું નામ મારું કશું નહીં અડાડે રિઝર્વ માવી નું બઉ ઊંચી વાત તમારી છે. ના અમે મારી વાત નહીં, આ તો ભાવી છે. અમે ફક્ત દલાલી મારી વાત નહીં, આ તો ભાવી વખત હું છું. તમે ભગવાન છો કે દલાલી મારી તમારે ભગવાન છો પર દલાલી હું છું, હું બ્રોકર છું દલાલ છો પર દલાલ છો રોજ રોજ બોલે પેલા કેમ કહેતા મારી ઘરેલા તો હું કઈ ભગવાન માં તૈયાર થયેલા રાખવું ને બચા પ્રશ્ન પૂછ્યા બચ્યા ના જવાબ પૂછો ને આખી દુનિયા ના બધા આખા તમામ શાસ્ત્ર ને પૂછો. શાસ્ત્રો આજે વખત નહીં હોય, વખતે અનુભવ થી તમારે કબૂલ કરો છો કે નહીં, તમારા આત્મા કબૂલ કરે છે કે નહીં, એટલું જોવાનું હોય ને. એટલું જોવાનું હોય, પારિભાષિક શબ્દો ના આવે તેથી ગુનો નથી. અમારી વાણી આ પાતાળ ની ફૂટેલી છે. કેવી છે? કઈ શાસ્ત્રો ની વાણી નથી આ. હું જોઈ કઉ છું આ સિવર્ડ ઇઝ ધી પબ્લિક સેલ્ફ અને કેવી રીતે બન્યું, કેવી રીતે બધું હું જોઈ કઉ છું. નહીં તો ભગવાન ક્રિએટર નથી એમ કેતા ની હાથે તો કેટલા ઝઘડા ઉભા થયા હતા. અને અત્યારે ખુલ્લે મળે બધું પુસ્તકો બહાર બહાર એમ અડેલા. અને ફોરી વાળા કહ્યું ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. મમતા નથી બોલાય ને, બોલાતો એટલે કઈ ઉપાય હોય કરો. તમારે અત્યારે કામ નથી, તમારું કામ છે. એમ કરું ત્રણ દિવસ નો કે બે દિવસ નો પ્રોગ્રામ ગોઠવીએ આપડે, બે દિવસ નો પ્રોગ્રામ ગોઠવીએ બે દિવસ નો. આત્મા ક્લિયર હોય એટલે વાત તક વહેલી સમજાય. અમે બહુ હતો, બહુ પેલા વકીલ છે ને મંગળ વકીલ, એમને ખાસ સગા થાય છે કોઈ દાડો. હા તો ત્યાં તો ઉદય થાય છે કોઈ દાડો. હે પછી શું રે? પછી શું રે? આપડે વાત સાધન કરવાનું છે. બાકી જૈનો તો કાંકો ન કાઢેલો હોય, મોટો મોટો કાંકો ને આપડે કસ્તુરી છે ને મિલ જો. બુદ્ધિ વધારે, બુદ્ધિ ઓછી હોય તો ઓછું નાનું કારખાનું કરે, બુદ્ધિ વધારે મોટું કારખાનું કરે. રૌદ્ર ધ્યાન એટલે શું કે આપણને કોક છે તે રસીભાઈ નામ અક્કલ નથી એમ કે તમને કજુ અસર થાય તો હા તે રૌદ્ર ધ્યાન થાય અસર. અને આપણને અત્યારે રાત્રે તમારે તો સાથે કેટલી રૂમ છે ઘેર? દસ રૂમો છે. દસ રૂમ છે ને? અત્યારે પંદર એક માણસ તમારે તો ઓસણવાળા આવ્યા, એક બે ઓસણવાળા હોય, બીજા એમની જોડે ઓસણવાળા હોય, એ પંદર એક માણસ આવ્યા. રસીભાઈ રસીભાઈ અગિયાર વાગે પૂછે તો તમે શું કરો? ખોલીએ બાયું ખોલીએ. હા ઉગર છે. પછી પછી પેલા બધા કે અમે આયા છે, અહી રહેવાના છે, તમને શું અસર થાય? સારું પછી આ રૂમ રૂમ બધી બંધ ખાલી પડી રહેશે. ખાલી હોય ના હોય કરી આપવી પડે. ખાલી હોય ના હોય તો ખાલી કરી આપવી પડે. ખાલી કરી આપે શક્તિ ધરાવો બધા છોકરા વખત કહી દો કે તમે બધી વળી થઈ જાઓ બધા. હા પછી એ કે છે તમે કહો થોડી ચા, થોડી ચા બા લેશો તારે કઈક ના અત્યારે ચા રવા દો અને ખીચડી કરી કરાવડાવો. છોકરો બહેરા શું કે કશું ના કરી આપે કે કરી આપે. આટલું બધી આવો શક્તિ છે તમારે તો તમે શું કહો આવો પથારો આવો પથારો અને મહી મનમાં થાય કે અત્યારે કઈ કયું આ અને એ બેને કે છે પાછા અત્યારે આવે મોડે પછી આવો પધારો કે શું કે આવો પધારો શું કે છે એ શું અને પછી જે થાય છે એ શું કે આવો પધારો પૂર્વકર્મ ના આધીન કે છે તેને પૂર્વકર્મ ના આધીન. હા પૂર્વકર્મ ના એમાં સારા કહેલો કે કોક ને આવો પધારો કે છે અને હવે કર્મ રાખી બધા મળે તે આવે કે આવા કે અત્યારે કે શું આ જે આવશે બહુ ભોગવવા આવું કે છે શું કે છે ચાર પગ થવાની તૈયારી કરે છે. આ મનુષ્ય માં બે પગ થી ગોવાતું નથી ને એટલે ચાર પગ પડી ના જવાય એટલે પછી મહી છે હા ધ્યાન કર્યા કરે શું થાય પછી પેલી ખીચડી કરી ગયા ને તો ભાઈ મનમાં અત્યારે રેખે છું એ દ્રૌદ ધ્યાન કરી પાછું દ્રૌદ ધ્યાન અત્યારે રેખે છું અહીં શોભે છું અહીં શોભે છું તો સારું છે આપડે સ્ટેન્ડબેક આપડે અને આયા એટલે જેવું તમે બોલો છો ને એવું વર્તન નહીં રાખો મનનું. ગયા તો હારો કર બધે પછી આવો શું કયા બધું તમે સમજો ને ખ્યાલ આવી ગયો બરાબર આવી ગયો ને. હવે આ બધો આરતી ચાલો વધે છે એક કેટને તો હું કહી દઉં તમને દાખલો કહું તમને ગમી વાત મારી. હા એટલે આર્થ ધ્યાન રૌદ ધ્યાન આર્થ ધ્યાનથી જાનવર પણ આવે અને રૌદ ધ્યાનથી નરગતિ આવે. હવે ધર્મ ધ્યાન તો ધર્મ ધ્યાન આ સાધુ મારા પણ નથી એ આખો દાડો આરતી ધ્યાન ને રૌદ ધ્યાન. હે એક જમવાનું લોટું ફૂટી ગયું ને નખાવું લોટું ઉડી ગયું તમારે નથી ઘર બહાર નથી ઇન્કમ ટેક્સ નથી તેલ ટેક્સ અને પાર્કુ લઈ આવેલા. હા પાર્કુ લઈ આવેલા લગર કમ ના વિચાર ખીચે તેલ કઈ નહીં ખીચે ગણજન ફોડે તમારે લાવવાનું લોકો હાલ છે તમારે લુગડું લઈ જાય છું બીજા ના તૈયાર છે અભાવ જાય ને કસાય. ભગવાને શું કહ્યું છે કે આ પાંચમા જીવો કસાય યુક્ત જીવો છે આ કસાય આત્માઓ છે શું છે કારણ કે ફોરી ના બધા હિન્દુસ્તાન સિવાય જે પુનર્જન્મ નથી માનતા એ લોકો કોણ છે કે ઇન્દ્રિય યુક્ત ઇન્દ્રિયોના વિષય વિષય સુખ ને વિષય સુખો ને માટે જ જન્મ્યા છે. કથા ની અમે પડી કથા નથી પડી અને આ કથા યુક્ત આત્મા કથા આત્મા એમાંથી જો છુટકારો થાય તો શુદ્ધ આત્મા થાય. કથા આત્મા એટલે શું ભક્તિ ભક્તિમાં કોનું ગરમ ગરમ ગરમ ઉકળે ત્યાર પછી શુદ્ધ થાય ત્યાં ભક્તિ ઉકળે ત્યાર શું છે. હિન્દુસ્તાન લોકો ભક્તિમાં રહેવાનું છે અમારે હું ભક્તિમાં રહેવું ત્યાં મોક્ષ જવાનું કઈ કર્યું આમ જવું છે એના કરતા ભક્તિમાં રહેવું તો આમ કરીને વાંચું કરું તો સારું છે શું ખોટું બરાબર ને. આ સજ્જન હૃદયતા સમજાય તમે બરાબર હે આમ ધર્મ ધ્યાન એટલે શું ધર્મ ધ્યાન તમને સમજાવું કે તમને કોઈ કહ્યું મારી આબરૂ લે છે પણ તે મનમાં નહીં આમ કરવાનું, કશું કરવાનું નહીં. તમારે શું કરવાનું તે વખતે કહેશે કે કશું બી મારું આ રસી બી મારું બગાડ્યું, તમારે શું કરવાનું સમજણ પાડવું? અગર તમારું ઘસું કાપ્યું અને 5000 ગયા તો કાપનાર જોડે તમારે શું વર્તવાનું એ કહું, સમજ પાડું? આ મારા જ કર્મ નો ઉદય છે માનવાનું. શું માનવાનું? કોના ઉદય છે? મારો ભાગ છે, મારા કર્મ નો ઉદય છે. અને એ તો નિમિત્ત છે, વિચારો નિમિત્ત છે. એટલે નિમિત્ત ને બચવા ના ભરાય મારા, કોને ના ભરાય બચવા? નિમિત્ત ને. અને કોણ ગુનેગાર છે તો હું ગુનેગાર છું, મારે એને ભરાય કેવી રીતે? એટલે આ નિમિત્ત છે. નિમિત્ત તો જયારે પકડાશે ત્યારે એ ગુનેગાર થશે. હું તો પકડી ગયો, મારા કર્મે મને પકડ્યો. નિમિત્ત ને જોડે મનમાં ભાવ એવો રાખવાનો કે ભલું થયું તે મને કર્મ માંથી છોડાય. શું કહ્યું? હવે આવું જ વર્તન કરે એનું નામ ધર્મ ધ્યાન. રૌદ્ર ધ્યાન ને વાર્યું એનું નામ ધર્મ ધ્યાન. આઠ ધ્યાન ને વાર્યું એનું નામ ધર્મ ધ્યાન. સમજ આપણે સમજાયું ધર્મ ધ્યાન? હવે એમાં ધર્મ ધ્યાન આવા હોય નહિ. આ તો મારા દર્શન કરવાનું દર્શન કરવાનું નહિ ધર્મ ધ્યાન. દર્શન તો નોન છોકરું આવડું કરે એને ધર્મ ધ્યાન કહેવાતું? ધર્મ ધ્યાન તો લોકો ના થાય એનું નામ ધર્મ ધ્યાન કહેવાય. જો લોકો કરી શકે નહીં, આ લોકો કરી શકે એવી સ્થિતિ છે એમાં મુશ્કેલ છે. હા પણ સમજાય ગયું કરે કરે સમજાવો કરે. આ બધી ક્રિયાકાંડો કરતા કેટલું સહેલું. હા હા હા સમજાવવામાં બરાબર આવે પૂછે ને બધું આવું બધા પ્રશ્નો પકડી લેવી છે. આ કોમ કઈ ખોટી નથી. આ મહિનો મહિનો ભૂખ્યા રહેના કરતા સહેલું છે. સમજણ જ છે. મને પૂછે કે મારે કોને રૌદ્ર ધ્યાન કહેવાય પણ કહેવાય એ પૂછનાર હું છે. પછી હું દાખલા બોલું ને કોમ પકડી લેવી છે. કઈ કોમ કાઢી નથી. દૂસરી વાત ગમે છે તમને મારી વાત. આ એટલે સમજવાની જ જરૂર છે. એટલે આપણા જ કર્મના ઉદય કોઈ પણ ગુનો થાય નહીં તે આપણા જ કર્મના ઉદય હમાન કર્મના ઉદય નહીં થતો. તો એટલે અમને શું દેખાય આ જગત કે જગત આખું નિર્દોષ દેખાય. કેવું? નિર્દોષ આખું જગત છે. સાધુ શૂન્ય દૂષિત ના દેખાય. ભગવાનને જે દેખાતું મારીને તે અમને દ્રષ્ટિ હોય. આપણે ગાળો પડે માર મારે જેલમાં થાય એ પોતે દેખાય અમને નિર્દોષ. શું કરું? કારણ કે આપણા કરના ઉદય છે. બીજો કોઈ કરી શકે એવું નથી. તમે સમજો ને? એટલે આવું તમે તમે ભેગા થાવ ને તો આવા અનેક જાતના પ્રશ્નો પૂછો તો તમે પકડી લો કે ના પકડી લો કે ભાઈ આ આપણો કરનો ઉદય છે આવે અને આપણે સમજી જાઓ પકડે ના પકડે. એ થાય શાંતિ કેટલી રહે? હા શાંતિ જે સમાધિ કહીએ આપણે શાંતિ. અને ધર્મ ધ્યાન થયું એટલે શાંતિ થાય. શું મારો દોષ છે જ્યાં મનાયું ત્યાં શાંતિ અવશ્ય થાય. શાંતિ કેટલી સરળ રીતે સમજાવે છે. નહીં તો લોકોનું પતે એવું નથી. આ કાળ બહુ વિચિત્ર કાળ. લોકોની પાસે જે કઈ હતું ને જ્ઞાન નું સામાન તે બધો સર્વસ્વ ઉઠાયા જેવું થયું. સંસ્કાર જતા પડ્યા. આમ શું કે છે આવો પધારો, નહીં શું કે છે અત્યારે કઈ સીમા. હું 1000 નોટ આપી અને હોનું ખાતું પડું છું પેલું ઉધાર કર્યું અને આ રૂપિયા 2 આપી એ ગયા તમે દો ના હું શું કર્યું? રૌદ્ર ધ્યાન હાથ ધ્યાન મોટો મોટો કારખાનો કાઢ્યો. એક જૈન શેઠી હતા તે થવાના પછી શેઠ કોઈ પૂછનાર નથી. જગત નો પૂજા છે ને એને જગત નો નાથ કેવાય છે. ભગવાન એ મને વસ થઈ ગયેલો છે. શું છે? હું ભગવાન નથી, મને વસ થયેલો છે. તો ભગવાન નો વસ કોને થાય તે તમને કહું વ્યાખ્યા? શ્રીમદ આચાર્ય કહ્યું કે આશ્ચર્ય ની પ્રતિમા કહેવાય, એને ભગવાન નો વશ થઈ ગયેલો હોય. એટલે આશ્ચર્ય પ્રતિમા શું શું ગુણ હોય, કે કોઈ પણ જાતની જગત માં પ્રહા ના હોય, કોઈ પણ જાતની ગર્વ કોઈ પણ જાત નો ના હોય, કે હું આવો જાણી છું, હું આમ છું, જેમ છું, ગારવતા ના હોય, કે મને આ દહી વગર નહીં ચાલે, ચિકન વગર નહીં ચાલે, ફણા વગર નહીં ચાલે, ચા વગર નહીં ચાલે, કોઈ પણ જાત ની ગારવતા ના, પોતા પણ ના હોય, શું ના હોય, પોતા પણ, પોતા પણ એટલે પોતે કોટલું જ્ઞાની પુરુષ એટલે આ લોકો ઉઠાઈ જાય તો જાય, પછી મૂકી આવતો જાય, એટલે મતલબ આ બધા ઉઠાઈ જાય છે મુંબઈ બધા, મુંબઈ વહેલા નહીં થઈ મારું પોતા પણ જ્યાં ખરાબ થયેલું ત્યાં ભગવાન વસ થયેલા શ્રી મારે આશ્ચર્ય કહ્યું આશ્ચર્ય પ્રતિભા ભગવાન વસ્તેલા સામે અમે નમસ્કાર કરી આ સર્વ નું કલ્યાણ થવાનું છે. કાળ એટલો બધો સુંદર આવી રહ્યો છે કે ન પૂછી વાત આવી, અને તેથી 2005 અમે શું લખ્યું છે કે 2005 હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે, એવું આખી 10 રૂપિયા પુસ્તક લખેલું છે, એની લખેલું અત્યારે થઈ રહ્યું છે. નથી થયું નહિ, અને આમાં પત્ર હોય લડકા થયા છોટું પડશે, ઉંમર તો વધતી જાય છે, ઉંમર વધતી ના, પણ પાણી છોટું પડશે, રોજ 10:30 કામ કરું છું, હવે 10:30 થી શરૂઆત થાય છે, બપોરે 2-2.5 કલાક મને રજા આપે છે આ લોકો, તે નહીં તોડતા, તે પછી બહાર તાળું મારવું પડે છે, બહાર નથી જાય એટલા, અને રોજ 10:30-11 સુધી કામ કરું છું, હું કરતો નથી. લોકો એવું પુણ્ય જાગ્યું છે જબરદસ્ત, તે મુંબઈ માં લોકો પૂછ્યા આવ્યા પાછા લોકોને કે અમારા દાદા છે ને એમના જન્મા છે ને આવું બધું છે, તમારા દાદા 100 વર્ષ જીવવાના છે. પછી બીજો એક જગ્યાએ પૂછ્યા એ લોકો કહ્યું તમારા દાદા 100 વર્ષ જીવવાના છે, તો ઘણા લોકો હવા તમે હવા નહીં પણ આપણે હવા પૂરા થઈ જાય ને હોય બહુ થઈ ગયું, આ તો હવે પૂઠ્યું ભરી જશે, પૂઠ્યું ભરવાની જરૂર છે મારે, મારે કશું બધું મારે બધું મારું બધું કલ્યાણ થઈ ગયું છે, હું મોક્ષમાં રહું છું, મારે કશી જરૂર મારે તો હું જે સુખ પામ્યો સતત પામો, અને આ પરિબળ માં આવું ના રહેવું જોઈએ, આ ભ્રષ્ટાચાર ના રહેવો જોઈએ, શું કહ્યું ફટાકડા બનાવ્યા, દારૂ ગોળા બનાવ્યા સુખ ને માટે હેરા મેરા કઈ જશે, આ વિપરીત બુદ્ધિ બી થઈ છે, શું થયું, અને જૈનો તો બહુ હારી કોમ છે, જૈન દશા જો થઈ છે, સાચું સાચું સાચું માર્ગદર્શન મળ્યું નથી, ઓમ બહુ સરસ છે, ઉજળી છે, હું બોલી છે કે મારું વચન બળ હશે ભૂલાય નહી, ભૂલાય નહી એવું વચન બળ પછી રસ્તે ચડી જાય, આ તો ત્યાં રોતે ત્યાં ઓછા થઈ જાય ને, અરે હું જાપતું છું ને તે મારા જાપતા નું હિંસા નથી, શું છે, હિંસા નથી તો કરુણા છે, કરુણા છે એ ના, એટલે એનાથી શું થાય, આ એક ધૂળ કોટ પડ્યો હોય બહાર, અને મેં ધૂળ પડી હોય, હવે એને કામ આમ કહીએ જતી છે, ખંકરવું પડે તો આમ ઝાપટવો પડે, આમ પટાઈએ બરાબર, હવે ચાપીન પર દવા ચોકડું દવા રાખી મળી પડે પાસે, બધું રાખવું પડે એમને, લોકો રોગ કાઢવાનો એક જગ્યાએ મને કઈ છે થતા એને કઈ ખરો મારે રહેવાનું બે દાડા રહેવાનું થયું એટલે શેઠ બહુ ખુશ થઈ ગયા કે આટલું બધું માણસ નહીં મારી પાસે બસો બસો પાંચસો માણસ ગમતું છે અત્યારે જવાનો ટાઈમ મળે ને કેટલાક ટાઈમ હતો એ શેઠ ને તો બે દાડા રહેવાનું થયું એટલે બહુ ખુશ થઈ ગયા એ શેઠ ને હું જમવા બેઠા હતા ટેબલ પર શેઠ મારા કરતા 10 વર્ષથી મોટા શું બહુ વાર ની વાત કરું 10-15 વર્ષ ની વાત પછી શેઠને દાળમાં વેણમી કરેલી અને કરી કરી કરીમાં મીઠ બટાકો આવ્યો બસ કોળું નીકળ્યું એટલે શેઠ કે છે આ શું છે બટાકો કઈ થી કરીમાં હું સમજી ગયો વાત ને શું બન્યું તે આટલો બટાકો આવ્યો તો હું શું સમજી ગયો પણ એ સમજો નહીં મારા 10 વર્ષથી મોટો હતો તો મને ભૂલો પાડ્યો આ તમારે ક્યારે હું કઈ આવ્યો દાદા શું તમને ખોટું લાગ્યું આ તો આ લોકો નહીં બટાકા નું ફોડું કે બટાકો ખાધી નાખ્યો નથી ફરી કોઈ દવા અમને નહીં આવી અમે આવે ચકણાની પેર પકડે છે તમને જઈ પણ ક્યાં છે દીવો આપણાથી પકડ્યું છે ઘરની બધીઓ ચકણાની પેર પકડે છે અને તે તમારો બટાકો ખોલવું એ નાખી શકે એની જીગર શું છે એ નાખી શકે બટાકો ખોલવું ના ખરી જીગર કરી આટલો ચેટ વાળો તું માણ મારી વાત ખબર છે આ કરી ઉકળતી હોય અને પેલા કાગડા બી જતા હોય મોડા મોજ નો ટુકડો લઈને અને મોસી કકડો મય પડ્યો કરીમાં એને અમારી કરીમાં આવ્યો હવે શું કરીએ કહો પેલું બે દિવસ બિચારી ઠંડી પડી ગઈ પેલું મેં ઉપાડ્યું હતું ને કહો અમે શું કરીએ કહો કે દાદા શું કરો તમે તમારે જેવા ના ભાઈ ના લાયકો આટલા વર્ષમાં પાણી કાઢ્યા કરું આ પહેર્યું આમ થતા ધરજ છે તો તમને શાંતિ કોણ આપશો તમારે જાતને શાંતિ નથી તે હમો થતા જ દાદાજી પણ ચોખ્ખું નાખે શું થાય કોને ચોખ્ખું કહો છો ચોખ્ખું એમ નામ કહેવાય કે પોતાને શાંતિ હોય અમારે શાંતિ હોય એમ નામ ચોખ્ખું કહેવાય આ તો તમારી શાંતિ જતરી અને અમારી શાંતિ જતરી ચોખ્ખું કેમ કહેવાય પછી મને કે તમે શું કરો મને કહે કે મંસાનો ફોડવા મેં કીધું જુઓ હું તમે સમજી પાડું કે મંસાનો ટુકડો હોય તે હું કઢીમાં જ કાઢી લઉં શું કહે છે આગો મૂકી દઉં કઢીએ ખાવું ભાઈઓ જાણે શું હશે કઢી ના ખાધું એને ખબર ના પડવા વગર દિવાળી કચી આવે હોળી હરગા કરો દિવાળી સીધા કરો નથી અને હોળી હરગાઈ ખુબ લે પણ હું મારી વાત પછી સમજી ગયો કે આ વાત દાદા કેવી સાચી હે બટાકો ફોડું ગયું આમ કાઢી દે જો બહાર મૂકીએ તો પાછળ જાય કે ઓહો બટાકો ફોગાવી દાદા બહુ ખરાબ આવી પછી બહાર ભીજ નાખી દઈએ હું કહ્યું ઓટી બી દર્દો એ નાખ્યું શું બગડી ગયું ભાઈ કેટલી સમજ મજબૂત હોય તો થઈ શકે ને બધા અમે ભયદાની પુરુષ કહીએ શું કહીએ અમારે કોઈ જીવને ભય ના પામે નિરંતર ભયદાન વાળા અમારા હાથમાં ભયદાન ભરેલા છે શું કહું તો અભયદાન થોડા માણસ અભયદાન કરો, બીજા બધા પૈસા ના હોય તો અભિદાન તો કરો. પૈસા વાળો જ્ઞાનદાન કરશે, પણ સૌથી ઊંચું ઊંચું ઊંચું કયું દાન કરવું તક અભયદાન. શું અભયદાન ઊંચું નઈ? અભયદાન આવડે બધા? અચ્છા ઘરનો માણસ આ ઘરનો ફફડે છે, કૂતરી એવું પોતાના કુટ કરી ના ફફડાવે, આપે અને બચ્ચાને ના ફફડાવે, બીજાને ફફડાવે, લાગે બીજાને કોઈ ફફડાવે, પણ પોતાના આ તમારી કઈ જાત કોઈ ઓલાદ કહેવાય? આના કોઈ ઓલાદ બોલે નહીં ને? ઓલાદ તો હું એટલો જ બોલું ને, ઓલાદ તો હું એટલો જ બોલું. હા માથી રોગ નીકળી જાય બરાબર, ભૂલે જ નહીં ફરી વાર કાળ થાય ને, થતી આ શબ્દ યાદ આવે પેલો ઓલાદ બોલે. એટલે એવું ગોઠવો એમાં એવો પ્રશ્ન ઉભા કરે બધા કે આપડા સંસાર વ્યવહાર ના ચાલુ વ્યવહાર, ચાલુ વ્યવહાર માં કામ લાગે એવું, કે આ તો ધ્યાન રહેતું ધ્યાન ના થાય એના પર બહુ પ્રશ્નો મુકાવો. આ તો ધ્યાન રહેતું ધ્યાન શું કેવાય, કેવી રીતે ઉત્પન્ન થાય, એ બધું મારે બાળક ખુલાસો સાંભળે ને, બહુ થઈ ગયું. અને ધર્મ ધ્યાન કોને કહેવાય? શુક્લ ધ્યાન તો આ કાળમાં છે નહી, પણ છતાં આપણા શુક્લ ધ્યાન કોને કહેવાય? આ તમે હું સુધાર પછી ધ્યાન માં રહે ના રે બોલો એ ધ્યાન ને નામ શુક્લ ધ્યાન. ભાઈ હું સુધાર પછી ધ્યાન માં રહ્યો એનું નામ શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન માં પાડો બાળ ચિત્રાળ નહીં વાંચવા ગયો, પાડો દેખાય છે, પૂછવું છે આકાશવાળી નું તાર કલ્પના, કલ્પના પૂછવા કેવડા હોય આકાશ મળેલો હોય એ શુક્લ ધ્યાન. એટલે તમે મેં ધ્યાનમાં રહ્યા જ કે હું આ સુધાર એ શુક્લ ધ્યાન. અને આ સાધુ ના રે ધ્યાન આ ધર્મ ધ્યાન નહીં ધ્યાન કરે. આ કયું કે સાગર ધર્મ ધ્યાન જગ્યાએ સાધુ ને આપડે નિંદા નહીં કરતા? હકીકત જે દેખાય છે એની સાધુતા ને આપડે નિંદા કરતા, સાધુ ની નિંદા નહીં કરતા, અવિનય બિલકુલ કરતા નથી કોઈને સામે. આ તો વાસ્તવિક જે ચિત્ર દેખાય છે એમાં ઘણા કેટલાક આખી દુનિયા સુધી છે. અત્યારે તો કેટલાક સાધુઓ કે છે કે તમારે તો બધો ખરા ખરા માલ તમારે તો આવતો રહે, અમારે પણ આવતા નથી, મારે એમાં હું શું કરું? કહ્યું બે ત્રણ બે ત્રણ મહારાજે મને કહ્યું કે અમારે તો અમુક અમુક આવતા હશે, બધા નહીં આવતા હશે, એમાં હું શું કરું? કહ્યું ને એ તો માલ બધો ફરે નહીં ચાલુ થાય, આપણે એમને ગાડી મેળવા નથી. અને હું લોકોને શું આવે છે એમને શું કહું છું? એમનો આહાર પાણી એને આવે તો માન તાન બધું હોવું જોઈએ. અને મને કહે અફવાનું માગત છે દહીં માગત આપજો. ખરું બધે તમે હોટલ કેમ જાઓ છો? કરું આ કાળ વિશે તમે હોટલ માં આવતો ને હારી હારી વાનગી ખાવા તો એમને બધા જીમના પકડે માટે આવજો. કયું અફવાનું બધું આવે એ હાર્યા છે, દારૂ પીવા જતા નથી, બીજું કરતા નહીં, હોટલ માં બેસતા નથી, એટલા ઉદ્યમ છે. આ તો નથી ઉદ્યમ અમદાવાદ મહાત્મા કનુભાઈ શાહ ને ત્યાં સવાર. પણ દાદાજી સમજે, સમજે છતાં ફરે નહીં ના સાંભળે ના ભરે તાર ખોઈ દે. પણ એ શાંત બધું કરે પણ એવી દીક જ નથી, પણ સ્થાન ની દીક જ નથી દાદાજી. અત્યારે સ્થાન ની બીક નથી, સ્થાન માં પાકા છે એમનું, સ્થાન ની એમને ખાતરી છે, પાકી ખાતરી છે એમના સ્થાન ની. જેથી પાંચ કમાઈ કરો કાલ પૂછતા નથી કેટલી કરી એમ પૂછતા નથી. હા ત્યાં તો એમને શિષ્ય જોઈ છે એટલે પાછી ક્રિયા જોઈ છે સાથે સાથે, આ બધું એને લઈને જ થયું છે. દાદા ગઈ ભાઈ આપડે મુંબઈ માં જોયું જૈન યુવક મંડળ માં પેલા કેતુ ભાઈ આપણો વાર્તાલાપ ગોઠવ્યો. એટલે તમે કાલે કહેતા હતા ને કે આ બેન જે આવ્યા હતા કાલે, હા તે પણ તમારે ગ્રુપ ના આવી બીજા આવ્યા હતા બધું કરી દે. હા જોઈ ચાલવા વાળો ખરો ખરો તમારે? હા એ ખરું, જોઈને ચાલવા વાળો ખરો. હા એ વાત સાચી છે, જોઈને ચાલવા વાળો છે. વિચારે બહુ થોડા છે પછી દેખાડી તમે બહુ પૂછે મંદિર યાદ કરતી નથી મંદિર ના ટીવી છે અહીં નથી કોઈ કામ સવાલ નથી કાલે એમનો પ્રશ્ન હતો કે ઈશ્વર ના પરમ તત્વ ની પ્રાપ્તિ બે ઇન્દ્રિય અને મન ના કાર્ય થી થાય તો આપે આપે ના પાડી અને કહ્યું કે બુદ્ધિ અને ચિત્ત થી થાય પાવર ચેતન હોય ચેતન જેવું કામ કરે અને ચેતન હોય નહી જે બેટરી પાવર હોય છે ને ભાઈ ગાડી પાવર તો લાઈટ થાય દબાઈ એટલે ક્યાં સુધી પાવર હોય તો પાવર ખલાસ છે ના થાય આ પાવર ભરેલો આત્મા છે પાવર ભરેલો આત્મા જે કામ કરી રહ્યો છે મિકેનિકલ આત્મા એ પાવર ભરેલો આત્મા છે જ્યાં બુદ્ધિ જીત બધું છે એ પાવર ભરેલો આત્મા છે આ લાઈટ થાય એનું જય તમે સમજે પાવર ભરેલો આત્મા એવું સમજે તમે આ પાવર ખલાસી કામ ના ફરી પાવર પાછું બીજો ભરેલો તો બેસી બસ ચાલુ અને આત્મા તો ત્યારે તે જ રહે છે એની આજીમાં પાવર ભરાય છે શું થાય છે એની હાજરી જ ખાલી પાવર ભરણ કે મશીનરી બચરી કશું નહીં હાજરી થી જ પાવર ભરે આ આત્મા જેને કરીએ છીએ તે આત્મા જ સ્થિર કરવા માંગે છે ને સ્થિર કરવા માટે ક્રોધ માન માયેલો કરવા માટે આ માગે એ આત્મા જ નહીં આ તો પાવર આત્મા શું છે આટલું કે આવી જો હતું કે આ જ આત્મા અને પોસો કરવાનો પોસો બદલે સ્વભાવ નો ચંચળ તમને કોઈ કશું લાગે છે કે આ પાવર આત્મા હશે એવું લાગે છે કરું કે નથી આવતું વિચારો આ કયો આત્મા હશે આ તમને શું લાગે છે તારે મૂળ આત્મા છે અને દેહે એવું આ શ્રીશંકર ભગવાન શું પાડી છે લોકો દેહ એવું કે આ વ્યવહાર આત્મા છે શું કે મૂળ ખરું